मानस चरित्रम् प्रेमवती સંતવાણીમાં વૈરાગ્ય વિશે શ્રવણ કર્યું. વૈરાગ્ય વિહોણો સાધક, વૈરાગ્ય વિહોણો ત્યાગી, એની જે અવદશા થાય છે, આ લોક પણ બગડી જાય છે અને પરલોક પણ બગડી જાય છે. એટલા માટે વૈરાગ્યની પરમ આવશ્યકતા છે જે કોઈ ભગવત માર્ગનો પ્રવાસી છે તેને. તો જે વૈરાગ્ય નિષ્પત્તિ માટે જે કારણો છે યાને ઉપાયો છે, એમાં પહેલો ઉપાય એ છે કે સંસારનું સ્વરૂપ જો સમજી લેવામાં આવે તો સંસાર પ્રત્યેથી વૈરાગ્ય થઈ જાય. સંસાર એ પરમાત્માનો વિરોધી નથી, પણ મર્યાદાનો ખ્યાલ રાખવાનો છે. સંસારમાં રહીને જ પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. સંસાર સિવાય કોઈ જગ્યા નથી કે જ્યાંથી પરમાત્માને મેળવી શકાય. માટે પરમાત્માને અને સંસારને વિરોધ નથી. ભોજન કરવું છે તો થાળીની જરૂર પડશે જ મિત્રો, પણ ભૂલ ત્યાં ન થવી જોઈએ કે ભોજન જમવાને બદલે થાળીને બચકા ભરવાના. જો થાળીને બચકા ભરીએ તો મોઢું લોહી લુવાણ થવાનું જ છે. આજે આપણે એ કરીએ છીએ કે પરમાત્મા રૂપી ભોજન જમવાને બદલે સંસાર રૂપી જે થાળી છે એને બચકા ભરીએ છીએ, અને પરિણામે આપણે લોહી લુહાણ થાય છે અને દર્દની ચીસો નાખીએ છીએ. વેદના ત્યાં પડી છે, થાળીને બચકા ભરીએ છીએ. એટલે થાળી અને ભોજન એમ પરમાત્મા અને સંસાર એનો જે સંબંધ છે, એ જે સ્વરૂપ છે, એ તરફ જો દ્રષ્ટિ જાય તો સંસારમાં રહેલું દુઃખ, સંસારમાં રહેલો દોષ અને સંસારનું જે નાશવંતપણું એ સમજાઈ જાય અને સંસારમાંથી વિરક્તિ આવે. બીજો ઉપાય, આત્મા અને પરમાત્માના સ્વરૂપનો જો જ્ઞાન થાય, સમજ આવે, પરમાત્માના સુખમાં જો દ્રષ્ટિ પહોંચી જાય, જેને શ્રીજી મહારાજ પ્રથમના 73 અને અંત્યના 24 અને 39 વચનામૃતમાં જ્ઞાનાંશ કહે છે, એ સ્વરૂપમાં જો સુખમાં દ્રષ્ટિ પહોંચી જાય તો સંસાર રસ ઉડી જાય. કારણ કે જીવનની પણ એક ઇકોનોમી છે. શ્રેષ્ઠ વસ્તુ હાથમાં આવે એટલે કનિષ્ઠ વસ્તુ આપોઆપ છૂટી જાય. જો પરમાત્માના સુખમાં દ્રષ્ટિ પહોંચે તો સંસાર પ્રત્યે વૈરાગ્ય આવે અને આપણે દ્રઢપણે પરમાત્મામાં જોડાઈ જઈએ. મૂળ વસ્તુ છે પરમાત્મામાં જોડાવાનું. તો બે માર્ગેથી પરમાત્મામાં જોડાઈ શકાય છે. એક માર્ગ છે સંસારમાંથી વૈરાગ્ય થાય અને પરમાત્મામાં જોડાઈ જવાય. પહેલો માર્ગ ધ્યાનથી સાંભળો, પહેલો માર્ગ સંસારમાંથી વૈરાગ્ય થાય અને પરમાત્મામાં આપણે સ્નેહથી જોડાઈ જઈએ. બીજો માર્ગ છે પરમાત્મામાં દ્રઢ અનુરાગ થઈ જાય અને સંસાર આપોઆપ ખરી પડે, છૂટી પડે. એ બે માર્ગોમાંથી પહેલો માર્ગ આપણે ગઈકાલે જોઈ લીધો કે સંસારમાંથી વૈરાગ્ય થાય અને આપણે પરમાત્માના પ્રેમ તરફ ચાલ્યા જાય. આજે બીજા માર્ગ વિશે, કે પરમાત્મામાં દ્રઢ અનુરાગ થાય અને સંસાર છૂટી પડે. શ્રીજી મહારાજ પ્રથમના 56 વચનામૃતમાં સમજાવે છે કે ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ આવે તો એને તમામ સાધનો સંપૂર્ણ થયા છે. સાધનોની ચર્ચા એના માટે છે કે આપણને સંસારના વળગણો વળગ્યા છે, તો એ વળગણો સંસારના બંધનો કેમ દૂર થાય એના માટે સાધનાની સમજ છે. પણ ભગવત પ્રેમી છે એના માટે એવી અલગ કોઈ સાધના કરવાની આવશ્યકતા રહેતી જ નથી. સંસારના બંધનો દૂર કરવાની પરમાત્મામાં જ એવી રીતે દ્રઢ જોડાય છે કે બધા જ બંધનો આપોઆપ ખરી જાય છે. લૌકિક રીતે તમે સમજી લો, કોઈ યુવકને કોઈ યુવતીમાં મન લાગે તો એને માતા પિતા પુત્ર પરિવાર ધન મિલકત બધામાં દ્રઢ પ્રેમ છે, પણ પોતાને જે પ્રિય પાત્ર છે એમાં જો કોઈ વિક્ષેપ કરે તો એ મોતને મીઠું કરે છે. ત્યારે શું બને છે? માતા પિતા પુત્ર પરિવાર એ બધા જ માંથી એને સ્નેહ ઉડી જાય છે. એને છોડવો નથી પડતો, પણ એક વ્યક્તિમાં એને પ્રેમ લાગ્યો, પરિણામે તમામ સંસારની વ્યક્તિ અને પદાર્થમાંથી એને સ્નેહ ઉડી ગયો. આ સહજ ગણિત છે જે આપણા મનને અનુકૂળ છે. બીજી વાત જુઓ કે ઘાસનો ભારો હોય એને આપણે દોરડાથી બાંધ્યો હોય, એના ઉપર કોઈ એક બીજો મજબૂત બાંધો બાંધે તો એ પરિણામ આવે કે જેટલા બીજા બંધનો બાંધ્યા હતા એ બધા ઢીલા થઈને નીચે પડી જાય. એમ ભગવત પ્રેમી છે એ પરમાત્માના સ્નેહનો એવો પોતાના ઉપર બંધન બાંધે છે કે સંસારના જેટલા બંધનો છે આપોઆપ વિખડાઈને નીચે પડી જાય. જ્યારે બીજા તમામ સાધકોને એક એક સંસારનો વળ ઉખેડવો પડે છે, જયારે ભગવત પ્રેમીને તો એક બંધનનો ફાંસલો મારે, તમામ બંધનો આપોઆપ ઢીલા થઈને ખરી. ગેસ્ટ હાઉસ હોય તો ત્યાં બધા જ મુસાફરો આવે અને મેનેજર જોડે કે વહીવટ કરતા જોડે માથાકૂટ થાય કે મને આ રૂમ આપો, આ સગવડતા આપો, તે આપો, એવું બધું કર્યા કરે. રૂમ ખાલી ન હોય તો પણ માથાકૂટ કરે કે મને ખાલી કરી દેવી જોઈએ, અત્યારે હું રાતના 2 વાગે હું ક્યાં જાઉં, કંટાળી જાય પેલો વ્યવસ્થાપક. પણ એ ગેસ્ટ હાઉસનો મેનેજર કે વ્યવસ્થાપક પોતાના ગેસ્ટ હાઉસની બહાર મોટા અક્ષરે લખી નાખે કે હાઉસ ફૂલ, જગ્યા નથી, તો મુસાફરો આવે ખરા પણ બોર્ડ વાંચીને એની મેળે નીકળી જાય. એમ જે પરમાત્માના પ્રેમથી આ કંઠ ભરાઈ જાય તો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આવે ખરા, પણ આ હાઉસફુલનું પરમાત્માના પ્રેમથી ભરેલો છે એટલે હાઉસફુલનું બોર્ડ વાંચીને એની મેળે જ કામ ક્રોધ બિસ્તાર પોટલા લઈને ભાગી જાય. આ પ્રેમનો માર્ગ છે. પરમાત્મામાં જો પ્રેમ થાય તો આટલો આસાન બને, પણ પરમાત્મામાં પ્રેમ થવો એના પણ 2 ઉપાય છે. એમાં પહેલો ઉપાય છે પૂર્વના દ્રઢ સંસ્કાર જો હોય મીરાની જેમ તો એને કોઈ સદગુરુ ખોળવો ન પડે. એ વચનામૃતમાં મહારાજે કહ્યું છે પૂર્વના બલિષ્ઠ સંસ્કાર હોય તે પરમાત્મામાં જન્મથી જેવો પ્રેમથી જોડાયેલો હોય. બીજો માર્ગ છે મહાપુરુષ એવો જે પ્રેમી હોય, પ્રેમીના પાસંગમાં જે નર આવે તે જન પ્રેમી થાય. આ 2 રસ્તા સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. તો એવા પ્રેમી પુરુષના, સાધુ પુરુષના સંગમાં આવે તો પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે છે મહાપુરુષ, અને કાં તો પૂર્વથી કરીને આવ્યો હોય તો આવી ભક્તિ પ્રાપ્ત થાય છે. તો હું ને તમે માપી શકીએ છીએ કે આપણા માટે પૂર્વનો બલિષ્ઠ સંસ્કાર તો દેખાતો નથી, નહીતર તો ક્યારના એવા પ્રવાસી થઈ ગયા હોય. તો હવે એક જ બચ્યો માર્ગ કે સાધુઓના સંગ દ્વારા હવે આ પ્રેમ કેમ પેદા કરવો, કેમ પ્રાપ્ત કરવો, પ્રેમ રસ કેમ પીવો, તો એના માટે થોડી પાયાથી સમજ લઈને આગળ ચાલીએ. પરમાત્માએ તમામના હૈયામાં પ્રેમનું ઝરણું મૂક્યું છે. પશુ પક્ષીથી માંડી કીટ ભ્રંગથી માંડી વૃક્ષ વેલીથી માંડી મનુષ્ય સુધી પરમાત્મે દરેકને પ્રેમ પદાર્થ આપ્યો છે, સમાન આપ્યો છે. ક્યારેય એને માટે પ્રયત્ન કરવો પડતો નથી. પ્રેમ વિહોણો જો માણસ બની જાય, પ્રેમ શૂન્ય બની જાય તો માણસ આત્મહત્યા કરી લે, જીવી ન શકે એવો આ પ્રેમ પદાર્થ છે. પણ એટલી જ વસ્તુ છે કે પ્રેમ પદાર્થ છે ખરો મારીને તમારી પાસે, પણ કોઈનો પ્રેમ સ્ત્રીમાં લાગ્યો છે, કોઈનો પ્રેમ ધનમાં લાગ્યો છે, કોઈનો પ્રેમ પુત્રમાં લાગ્યો છે, કોઈનો પ્રેમ માલ મિલકતમાં લાગ્યો છે, કોઈનો પ્રેમ પદ પ્રતિષ્ઠામાં લાગ્યો છે, કોઈનો પ્રેમ વિદ્યા અને કૌશલ્યમાં લાગ્યો છે, પણ પરમાત્મામાં લાગ્યો નથી. પ્રેમ તો છે. તો હવે એમ કહી શકાય કે પ્રેમના પણ 3 ભાગ છે, યાને 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે વસ્તુ પ્રેમ. પહેરવાની બૂટ ચંપલથી માંડી ખાવા પીવાના ધન ધાન્ય વાહન મિલકત આદિ તમામ જે વસ્તુ પદાર્થ દ્રષ્ટિગોચર થાય છે એના પ્રત્યે જે આપણને પ્રેમ છે એ પ્રેમને વસ્તુ પ્રેમ કહેવામાં આવે છે. અને આવો વસ્તુ પ્રેમ એની અંદર જીવનારો, મતલબ કે વસ્તુ પ્રેમી બનીને જીવનારો વિશ્વમાં મોટો ભાગ છે. પદાર્થોને પ્રેમ કરે છે. પહેલો પ્રેમનો પ્રકાર વસ્તુ પ્રેમ. બીજો પ્રકાર છે વ્યક્તિ પ્રેમ. 2 વ્યક્તિ વચ્ચે જે પાંગરતો પ્રેમ છે એને વ્યક્તિ પ્રેમ કહેવામાં આવે છે. એ પ્રેમ જવલ્લે જોવા મળે છે. 2 પાત્રોને વચ્ચે જે એક પ્રેમની ઉત્કટતા સર્જાય છે એ બહુ જ પ્રમાણમાં સમાજમાં દેખાતી નથી. તમને એમ થશે કે અમે તો પરિણ્યા છીએ, અમારે પતિ પત્નીને બહુ પ્રેમ છે એટલે અમે વ્યક્તિ પ્રેમ કરીએ છીએ. તમે ભૂલમાં છો. એવા તો ઘણા પાત્રો દેખાય, પણ ઝીણવટથી જોશો તો એ પ્રેમ પ્રેમ નથી, એ વ્યક્તિ પ્રેમી નથી પણ વસ્તુ પ્રેમી છે. એ સ્ત્રીને પ્રેમ કરે છે, કોઈ સ્વજનને પ્રેમ કરે છે, પણ એક વસ્તુની જેમ પ્રેમ કરે છે. જેવી રીતે આપણા ઘરમાં ખુરશી હોય અને એનો એકાદ ટાંગો તૂટી જાય તો એને ફેંકીને એક બાજુ મૂકી દઈએ, એવી જ રીતે પોતાનું પ્રિય પાત્ર પણ જો કામમાં ન આવે તો તરત જ ફેંકી દે. આ વ્યક્તિ પ્રેમ ન થયો, વસ્તુ પ્રેમ થયો, એને ઉપયોગ કરે છે. વ્યક્તિનો પણ પ્રેમના બહાના હેઠળ ઉપયોગ કરે છે, ઉપયોગ ન થતો હોય તો ફેંકી દેવા માટે તૈયાર છે. એ માણસ વ્યક્તિ પ્રેમી નથી, એ વસ્તુ પ્રેમની જેમ પ્રેમી છે. એકને હું પરિચિત છું, એ મને જાણવા મળ્યું કે એમ સ્કૂટર ઉપર બેસીને પોતે ને પોતાની પત્ની ઘરની બહાર જતા હતા ને એમાં રોડ ક્રોસ કરતા એક ગાડી ભટકાઈ ગઈ, સ્કૂટર ઉછળી પડ્યું, બે માણસ ગબડી પડ્યા. મરદને તો કઈ ન વાગ્યું પણ મહિલા એમની પત્ની હતી એમણે ઘણું ભાંગ્યું, તૂટ્યું, હાથ પગ ભાંગ્યા. હોસ્પિટલમાં દાખલ કર્યા, 3-4 મહિના પછી એ સાજા થયા, ઘરે છે, હવે હરે ફરે છે. પણ જે પતિ પુરુષ છે એ ઉદાસ ને ઉદાસ રહે છે. એક દિવસ એની પત્ની એને પૂછ્યું કે હવે હું સાજી થઈ ગઈ છું, હવે મને કોઈ વાંધો નહીં આવે, અને તમારું મન ઉદાસ ઉદાસ હજુ કેમ રહે છે? હવે મને દુઃખ નથી, મારા દુઃખેથી તમે આટલા દુઃખી કેમ થાવ છો? ત્યારે પેલા એ કહ્યું કે હું તારા દુઃખે દુઃખી નથી થતો, પણ મારું મન એમ કહ્યા કરે છે કે તારા હાડકા ભાંગ્યા એની પાછળ મેં 90,000 નો ખર્ચો કર્યો, તો મારા ભાગમાં તો આ ભાંગલું તૂટલું જ રહ્યું, આટલામાં 9 પડીકા પેક આવી જાત. વસ્તુ પ્રેમી વ્યક્તિ છે, એ વ્યક્તિ પ્રેમી પ્રેમી નથી. એટલે કોઈ ઘરની અંદર કોઈ કલહ પેદા થાય, કોઈ સંકટ પેદા થાય, સ્વભાવની અથડામણ થાય, દહેજનો પ્રશ્ન આવે, તો કેટલી દીકરીઓને લાકડાની જેમ સળગાવી દે છે, જેમ ચૂલામાં લાકડું સળગાવે એમ જ આ વ્યક્તિને સળગાવે છે. કોણ કહેશે કે આને વ્યક્તિ માને છે? એને લાકડું માને છે એટલે તો સળગાવી શકે છે. જીવંત વ્યક્તિ માને તો કોઈ દિવસ દિવાસળી ચાંપી ન શકે. કોઈ ટુકડા કરી નાખે છે જીવતા વ્યક્તિને, એ ઘાસ પાત કાપતો હોય એમ જ માને છે, એમ સમજે છે કે આ તો કોઈ પદાર્થ લાકડું ઘાસ છે. જો વ્યક્તિ માને તો કેમ કાપી શકે? એટલે વ્યક્તિ પ્રેમી હોય તો દુનિયાના મોટા ભાગના પ્રશ્નો સમાપ્ત થઈ જાય અને આ પૃથ્વી જ સ્વર્ગ થઈ જાય, સ્વર્ગની કલ્પના નિરર્થક થઈ જાય. વસ્તુ પ્રેમી. અને ત્રીજો પ્રેમનો પ્રકાર છે એ ભગવત પ્રેમ છે, જે પરમાત્મામાં દ્રઢપણે લાગી ગયો છે. આકંઠ એને પરમાત્મા સિવાય બીજો કોઈ રાગ નથી, બસ નથી વસ્તુ પ્રેમ, નથી વ્યક્તિ પ્રેમ, એક પરમાત્મામાં લાગ્યો. અરે ચડી છે ખુમારી, ઓહો પીધી પ્રેમ સુરા, ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા, પ્રેમી બનીને હવે, પ્રેમી બનીને હવે હું વિચરું છું, શું કહો છું મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું. ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા, ભગવત પ્રેમ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. તો ક્રમ છે, વસ્તુ પ્રેમી કરતા વ્યક્તિ પ્રેમી શ્રેષ્ઠ છે અને વ્યક્તિ પ્રેમી કરતા ભગવત પ્રેમી શ્રેષ્ઠ છે. પણ એક સમજવાનું છે કે વ્યક્તિ પ્રેમી જે થઈ નથી શકતો અને વસ્તુ પ્રેમી તરીકે જ જીવન જીવી જાય છે, એ ક્યારેય ભગવત પ્રેમી થઈ શકતો નથી. જે વસ્તુ પ્રેમી મટીને વ્યક્તિ પ્રેમી થાય એ જ પરમાત્માનો પ્રેમી થઈ શકે. કારણ કે વ્યક્તિ પ્રેમી છે એનો પ્રેમ ચૈતન્ય છે અને ચૈતન્ય પ્રેમ, જીવંત પ્રેમ પરમ ચૈતન્યને પકડી શકે, પામી શકે. પણ જે વસ્તુ પ્રેમી છે એનો પ્રેમ જળ પ્રેમ છે, એ જળ પ્રેમ પરમાત્માને પહોંચી ન શકે, પામી ન શકે. એટલે વ્યક્તિ પ્રેમી હું તમે છીએ કે કેમ એ પહેલા તપાસવાનું, તો ભૂમિકા મજબૂત છે એમ પ્રમાણ મળે. રામાનુજાચાર્યની પાસે એક યુવાન આવ્યો ને એમણે એમ કહ્યું, ગુરુ મને ભગવાનમાં પ્રેમ થાય એવા આશીર્વાદ આપો ને એવી દીક્ષા આપો. રામાનુજાચાર્યે એમ પૂછ્યું કે બેટા તે કોઈને પ્રેમ કર્યો છે? અને સાધુના મુખે પ્રેમની લવની વાત આવે એટલે દુનિયા ફફડે. કારણ કે પ્રેમ શબ્દને તો સમાજે ગંધવી માર્યો છે, નહીતર પ્રેમ તો બહુ મીઠો છે. હવે આ 21મી સદીનો આ આપણા માટે દેન છે કે પ્રેમ શબ્દ બોલી નથી શકાતો. રામાનુજાચાર્યએ પૂછ્યું કે બેટા તે કોઈને પ્રેમ કર્યો છે? અરે મહારાજ, કેવી માથાકૂટ કરો છો યાર, પ્રેમ સંસારી ગંદી ચીજ. હું પરમાત્માના પ્રેમની ભિક્ષા લેવા માટે તમારી પાસે આવ્યો અને તમે સંસારના ઉકરડા ઉખેડો છો. હું જાણતો હતો કે તમે મહાપુરુષ છો, ભગવાનના પ્રેમની વાત કરશો, તમે અમારા સંસારના પ્રેમની પૂછો છો. હું પૂછું તે બેટા જવાબ આપતે, કોઈ વ્યક્તિને પ્રેમ કર્યો છે? આ કંઠ પ્રેમ કર્યો છે બાપજી, મને એના પ્રત્યે નફરત છે, સંસારથી તો હું છૂટવા માંગુ છું. જાઓ બેટે, તમારો રસ્તો દુનિયા તરફ વાળો, હું તમને પરમાત્મામાં નહીં વાળી શકું. આ મતલબ જ એ છે, કોઈ વ્યક્તિને જો તે પ્રેમ કર્યો હોય તો વ્યક્તિ પ્રેમનો અનુભવ કરી શકતો હોય તો હું તને પરમાત્માના સ્વરૂપમાં જોડી શકું. એટલે અતિ શુષ્ક હૃદયના વ્યક્તિઓ કોઈ દિવસ પરમ પ્રેમી થઈ શકતા નથી. ગમે તેવા સ્વજનોના મૃત્યુ હોય તેની આંખમાં આંસુ નથી આવતા, આપણે એને બિરદાવીએ છીએ કે ધન્ય છે, રડતો નથી, પણ એના માટે મોટો અભિશાપ છે કે એના આંખમાં આંસુ નથી, એ પરમાત્મા માટે કોઈ દિવસ રડી ન શકે. વ્યક્તિ પ્રેમી થાય, ભૂમિકા હોય તો એને આગળ લઈ જઈ શકાય. હમણાં મને બે દિવસ પહેલા જ એક જુવાનીઓ મળ્યો, મહોત્સવમાં આવ્યો છે. એને મને પૂછ્યું કે સ્વામીજી, મારું કાર્ડ દિવાળીનું તમને મળ્યું? મેં કીધું ના, નથી મળ્યું. નથી મળ્યું? મેં કીધું ના, ખરેખર નથી મળ્યું. ખરેખર નથી મળ્યું? મેં કીધું ના ભાઈ, ખરેખર નથી મળ્યું. પછી બોલ્યો કે ન જ મળે ને. મેં કીધું કેમ ન મળે, લખ્યું જ નથી તો? ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. પ્રેમની જો એ કક્ષા હોય, એ રૂપી વાંસ મારા તમારા હૃદયમાં પાંગર્યો હોય તો એમાંથી સદગુરુ એક સુંદર મજાની વાંસળી બનાવી આપે અને એ વાંસળી એ શ્રી કૃષ્ણના ચરણે સમર્પિત કરે અને શ્રી કૃષ્ણ એ વાંસળી મારીને તમારી હોઠ ઉપર મૂકે અને એમાં ફૂંક મારે અને એમાંથી સુરાવલી ગુંજી શકે. પણ વાંસ તો હોવો જોઈએ ને. વ્યક્તિ પ્રેમી ન હોય તો એમાંથી બાંસુરી બાજી શકતી. સુરદાસ બિલ્વ મંગલ વૈશ્યમાં પ્રસક્ત છે તો પ્રેમી થઈ શકે છે, કારણ કે એની પાસે પ્રેમની ભૂમિકાનો વાંસ છે. તુલસીદાસજી પત્ની રત્નાવલીમાં આસક્ત છે તો રામ અનુરાગી થઈ શકે, કારણ કે એની પાસે ભૂમિકા છે, જેને શ્રીજી કહે છે જેના ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય. ધનુર્દાસને વૈશ્યમાં અનુરાગ છે હેમાંબામાં તો શ્રીરંગનો પરમ ભક્ત થઈ શકે છે. આ એટલું ખરું કે વ્યક્તિ પ્રેમીની કક્ષાએ આવ્યા પછી આપણો પ્રેમનો રસ આ ધરતીમાં વયો ન જવો જોઈએ, સંસારમાં વહી ન જવો જોઈએ. વ્યક્તિ પ્રેમી થયા છે એ સારું છે. એક શેઠે 10 ડબ્બા ઘી લીધું. હવે ત્યારે ઘી ઉપર બહુ કપાત હશે અને સરકારી કાયદા હશે, પણ શેઠને એમ કે પછી હવે નહીં મળે એટલે આ ચોખ્ખું ઘી હું મારા ઘરમાં ઘાલી દઉં અને પીડ્યો પીડ્યો પછી ઘી રોટલી અડદિયા ઉલાડું, કોઈને હાથમાં ન આવવા દઉં, એવી જે મને માનસિક ભૂમિકા એ લગભગ ધનપતિઓની હોય છે. 10 ડબ્બા ઘી પોતાના ઘરે કર્યું, પણ ત્યાં કોઈ વાવડ આપ્યા હો કે તમે 10 ડબ્બા ઘી લીધું છે, ક્યાંથી પોલીસને ગંધાવી છે. અને પેલો ફફીડ્યો, તરત જ નોકરને કીધું કે રામા તો હા મુશ્કેલી આવી ગઈ છે, તું એમ કરે પાછલે બારણીથી 10 ડબ્બા ઘી લઈને આપણું જે 5 વીઘાનું ખેતર છે એમાં ખાડો ગાળીને ઘી રાખી દે, નહીતર હું તું મર્યા સમજ. પેલો કે શેઠ, મુંજાઉમાં રાખી દઉં છું. પાછલે બારણેથી એ 10 ડબ્બા ઘી લઈ ગયો. 1 કલાક પછી આવ્યો શેઠ પાસે. શેઠે કીધું રાખી દીધું ઘી? તો કે હા શેઠ સાહેબ, ખેતરમાં ખાડો કરીને ઘી રાખી દીધું છે, પણ ખાલી ડબ્બા ક્યાં રાખવા છે એ કયો? અરે મૂર્ખા, ડબ્બા સહિત એમાં રાખવાનું તું. અમૃત જેવું ઘી ધરતીમાં ઢોળી દીધું એ મારી તમારી પાસે જો વ્યક્તિ પ્રેમની ભૂમિકા હોય તો પ્રેમ પદાર્થ કે પ્રેમ રસ જેનાથી શ્યામનો અભિષેક કરી શકાય એમ હતો એમણે ધૂળમાં મેળવી દઈએ છીએ. આજે ઘણા નથી જુવાનિયા હોતા એને કોઈની સાથે આમ જરા નજર લાગી જાય એટલે પછી અણોહરો થઈ જાય, હુઈ નો હોકે અમથું તો ઓશિકા તોડી નાખે, ઓસાડ ખેંચી નાખે, વાલ મળે ખેંચવા. કોક વળી પૂછે તો કાવ્યમાં જવાબ આપે, શું થયું છે? દરિયાને કાંઠે ઉગ્યો મોબતનો છોડવો, મારે આંગણે ઉજાગરના ફૂલ, બોલ મારે કેને કેવું, તારા બાપને કેને, અમને શું મીંડો છો તું? ખુલતા પેન્ટ પહેર્યા હોય, સફારી લગાડી હોય એનાથી ખુલતો ઘાઘરા જેવું ઉપર ઓઢ્યું હોય પહેર્યું હોય બહુ મોટા નથી ખુલ્લા રાખતા. સનગ્લાસ વાળા ગોલ્ડન ફ્રેમના ચશ્મા લગાવ્યા હોય, હિપી વાળ રાખ્યા હોય, કોઈ પાનના સ્ટોલને ટેકો દઈને ઉભો હોય અને વળી અહીં સિગરેટ ભરાવી હોય અને વળી ચૂસ લેતો હોય પાછો આમ ચપટીએ રાખ ખેરે ચપટીએ એ રાખ ખેરતો ખેરતો પાછો એવળી એમ બોલતો જતો હોય, સખીરી મેં તો પ્રેમ દિવાદી મેરો દર્દ ને જાને કોઈ, હા હા હા હા બીડીના ઠૂંઠા શું શું છો સખીરી મેં તો પ્રેમ દિવાની, મીરાબાઈ બીડીઓ ફૂકતી હતી ધરતીમાં ઢોળી દીધેલા ગંધાથી ગટરમાં નાખી દીધેલા આ પ્રેમ છે. એટલે પ્રેમની બાબતમાં એક સાવધાન થવા જેવું કે જે વ્યક્તિ સાથે હું તમે પ્રેમ જોડીએ એવા હું તમે થઈ જઈએ, આ પ્રેમની એક અનુભૂતિનો પ્રસંગ છે. તો પ્રેમની ચરમ સીમા શું છે અને પ્રેમની કક્ષા શું છે અને પ્રેમની ચરમ ફલશ્રુતિ છે શું છે એ સમજવા માટે તમારે મારી પાસેથી એક સૂફી કહાની સાંભળવી પડશે. એક ધનપતિની એક ખૂબસૂરત લડકી બેટી હતી. એ દીકરી નવયુવાન થઈ રૂપશીલ ગુણ તમામથી સંપન્ન હતી. યુવાન થતા એના લગ્નનો પ્રસંગ જયારે મંડાવવાનો હતો યોગ્ય મૂર્તિયાનો, ત્યારે એક સાથે ત્રણ નવ યુવકોએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો. પિતા પણ જોઈ રહ્યો, પુત્રી પણ જોઈ રહી, ત્રણેય યુવકો એક સરખા રૂપાળા, એક સરખા ગુણિયલ, કોઈ પણ ખોટ નહીં, ધન સંપત્તિથી ભરપૂર, ભૂલ કાઢવા જાવ તો પણ ન મળે, એક સરખા ત્રણ કોને પસંદ કરું? બાપ પસંદ ન કરી શક્યો તો દીકરીના ઉપર છોડી દીધું કે બેટા આ કામ તારે પાર પાડવું પડશે, તને યોગ્ય લાગે તે વર પસંદ કર. યુવાન દીકરી દિવસો સુધી નક્કી ન કરી શકી કે મારે કોને પસંદ કરવો અને એવી ચિંતામાં અને ચિંતામાં એક દિવસે યુવતીનું મૃત્યુ થઈ ગયું. ત્રણેય યુવકોએ સજળ નેત્રે એ યુવતીને દફન કરી, માથે કબર દેવાઈ ગઈ. પણ હવે શું બન્યું? કારણ કે ત્રણેય એના અતિ પ્રેમમાં હતા તો એક યુવક જે અતિ પ્રેમી હતો એ આનું દફન થયાની સાથે જ ભગવો રંગ લગાવી અને ફકીર થઈને સંસારથી વિરક્ત થઈને ચાલી નીકળ્યો. સાધુ થઈ ગયો, સંસારમાં રસ ઉડી ગયો. એક યુવક હતો એ દીકરીના બાપને ઘેર આવ્યો, કારણ કે બાપને એકની એક દીકરી અને બાપ નિરાધાર થયો તો બાપનું કોણ, માટેની સેવામાં રોકાઈ ગયો. ઘર સાચવે, પિતાવત એનું પાલન કરે. જ્યારે ત્રીજો યુવક હતો એ તો જ્યાં કબર અપાઈ હતી એ જ કબર પાસે માથું ટેકવીને ત્યાં ત્યાં જ બેસી રહ્યો. દિવસો ઉપર દિવસો, દિવસો ઉપર દિવસો વ્યતીત થયા. એક વર્ષ પસાર થયું ત્યાં એક ઘટના એવી ઘટી કે જે ફકીર થઈને ફરનારો સાધુ હતો એ એક ગ્રહસ્થને ઘેર ભોજન લેવા ગયેલો. ભોજન પીરસાયું છે, થાળીમાં ભોજન છે, યજમાન જમે છે, ભોજનના કોળિયા લેવાય છે. એમાં બન્યું છે એવું કે ગ્રહસ્થ યજમાનનો દીકરો બાજુમાં નાનકડો બેઠો હતો, એમણે કંઈક વેન કર્યું, રુદન શરૂ કર્યું. પિતાએ કહ્યું કે તું ચૂપ રહી જા, મહેમાન આંગણે આવ્યા છે, સાધુ ભોજન કરે છે. છોકરો છાનો ન રહ્યો, ગ્રહસ્થને ક્રોધ ચડ્યો અને છોકરાને ઉપાડીને સળગતો ભઠ્ઠો હતો એમાં ફેંકી દીધો. ભડભડભડ છોકરો સળગી ગયો અને પેલો સાધુ એકદમ ઉભો થઈ ગયો. તું રાક્ષસ છો, દૈત છો, તારું અન્ન જળ અગ્રાહ્ય છે. આવો અધમ પુરુષ મેં વિશ્વમાં ન જોયો, પોતાના પુત્રને આવી રીતે કોઈ એક નાનકડી બાબતમાં ચૂલાની આગમાં સળગાવી દે, મૂર્ખ, તને નર્કની યાતના પણ ઓછી પડે. પેલો ખડખડાટ હસવા માંડ્યો કે ફકીર બાબા, અજ્ઞાન છે એટલે આવું દેખાય છે. એટલે એટલે હાથમાં નાનકડી લાકડી લીધીને એક મંત્ર બોલ્યો અને દંડો પછાડ્યો ત્યાં છોકરો પેલા સળગતી આગના ભઠ્ઠામાંથી નાચતો કૂદતો એ જ રીતે સજીવ થઈને પાછો નીકળી. પેલા ફકીરને મંત્ર હાથમાં આવી ગયો, બરાબર છે, આ મંત્ર પાકો કરી લીધો અને દોડ્યો જ્યાં કબર આપી હતી ત્યાં પેલી યુવતીની, આવતાની સાથે દંડો પછાડ્યો, મંત્ર બોલ્યો અને કબર ફાટી અંદરથી એવી જ ફૂલ જેવી કન્યા પાછી સજીવ થઈ અને ત્રણેય પાછા વળગી પીડ્યા, મારે પરણવું, મારે પરણવું, મારે પરણવું, મારે પરણવું. હવે બાપે એમ કહ્યું કે દીકરી ફરીથી આ પ્રશ્ન તારો છે, તું પસંદ કરી લે કામાંથી કોને તારે પરણવું છે. ત્રણેયની સામે નજર કરીને પછી એમણે પિતાને કહ્યું, પિતાજી મારી ક્ષમા કરો, આ પેલો જે યુવક છે જે ફકીર થઈ ગયો છે અને ચાલી નીકળ્યો તો એનો પ્રેમ પ્રેમ નથી પણ રાગ છે, કારણ કે આનો રાગ મારા શરીર સાથે છે. હું જીવતી હતી તો મારામાં રાગ હતો, હું મરી ગઈ તો મારા આત્મા સાથે પ્રેમ નથી. એને ઉદાસી આવી અને ઘર છોડીને ભાગી ગયો, માટે એનો પ્રેમ નથી, એ પ્રેમ રાગાત્મક છે. શરીર સાથે પ્રેમ છે, મારી સાથે એને પ્રેમ નથી, આત્મા સાથે પ્રેમ નથી. અને એ ઉદાસ થઈ જાય છે, આની સાથે હું પરણું તો મારી આખી જિંદગી એને મનાવણા કરવામાંથી જ નબળી ન થાવ. અને બીજું, પિતાજી તમે જેમ મને જીવતદાન એટલે દેહદાન કર્યું છે, એમ આ ફકીર થઈ ગયેલા એ મને જીવતદાન આપ્યું છે, માટે પિતા તુલ્ય છે અને પિતા તુલ્ય વ્યક્તિ સાથે હું લગ્ન ન કરી શકું. અને આ બીજો યુવક જે આપની પાસે રહ્યો, આપની સેવા કરી ઘર સાચવું, એ કર્તવ્ય નિષ્ઠ છે, એ નીતિ ધર્મને બરાબર સમજે છે, પાળે પોષે છે, એનો પ્રેમ દયાળુ છે, એના દિલમાં દયા છે. પ્રેમ પ્રેમ નથી, એ માણસ દયાળુ છે, પ્રેમી નથી. માટે એના તમામ લક્ષણો એ કર્તવ્ય નિષ્ઠના છે, એ નૈતિક પુરુષ છે, દયાળુ છે અને આપની સેવા કરી છે, માટે એ પુત્ર સમાન લક્ષણો ધરાવે છે અને પુત્રની સાથે હું લગ્ન ન કરી શકું. અને રહ્યો પિતાજી આ ત્રીજો યુવાન, એ મારો ખરો પ્રેમી છે, કે મારું કબર એ જેના માટે મંદિર બની ચૂક્યું હતું, એના હૃદયમાં મારા સિવાય બીજો કોઈ પણ ભાવ નથી, કોઈ જગ્યા નથી કે જેમાં સમાઈ શકે, એટલો એ મારા પ્રેમથી ભરપૂર છે. એની આંખમાં પણ જગ્યા નથી કે કોઈ બીજો સમાઈ શકે, મારા સ્મરણ સિવાય એના જીભ ઉપર હૃદયમાં કોઈ સ્મરણ નથી પિતાજી. અને આજે એક એક વર્ષથી માથું ટેકવીને એની આંખમાં આંસુ સુકાયા નથી. આ મારો ખરો પ્રેમી છે, શરીર રહે કે મરે પણ આત્માનો પ્રેમી છે. અને વાત એ સાચી, ગમે તેવું તમારું સ્વજન હોય, એનું મૃત્યુ થઈ જાય, આપણને લાગે કે આ માણસ નહીં જીવી શકે, પણ અગ્નિ સંસ્કાર થાય, એક દિવસ થાય, બે દિવસ થાય, પાંચ દિવસ થાય, એકાદ મહિનો થાય, તો તમામ કુટુંબો એ શોકમાંથી નીકળી જાય છે. તો એ પ્રેમ નથી, છીન ઘટે છીન બાઢે વો તો પ્રેમ નહી, એ પ્રેમ નથી, એ રાગ છે. પણ આ મારો ખરો પ્રેમી છે, આજ દિન પર્યંત એની આંખ સુકાતી નથી, દિલ સુકાતું નથી. માટે પિતાજી હું આ ત્રીજા યુવકને પરણવા માટે પસંદ કરું છું, એમ કહીને કંઠમાં વરમાળા આરોપિત કરી દીધી. સુફી આ કહાની કહીને પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિ સમજાવે છે, કે પરમાત્માનો પ્રેમી દીવાનો પરવાનો કેવો હોય, બહુ સુંદર રૂપ કાપે છે. બીજી દ્રષ્ટિએ સમજીએ તો ફકીર થઈ ગયેલો પુરુષ એ જ્ઞાન માર્ગી છે, એ વિદ્વાનોને મળે છે, પંડિતોને મળે છે, માંત્રિકોને મળે છે, તાંત્રિકોને મળે છે, એને વિદ્યામાં રસ છે, પણ પ્રેમથી ભરેલું હૈયું નથી, એ પિતા તુલ્ય છે. અને હકીકત છે, જ્ઞાન માર્ગીઓ હંમેશા આખી દુનિયાના બાપ થવા માટે સર્જાયા હોય છે, એ કોઈનું દાસત્વ કરી શકતા નથી, એ પિતા તુલ્ય છે. જ્ઞાન માર્ગી પરમાત્માથી દૂર રહી જાય છે. બીજો યુવક જે પિતાની સેવામાં રહ્યો, એ કર્મયોગી છે, કર્તવ્ય નિષ્ઠ છે, શાસ્ત્રનું પાલન કરે છે, ધર્મ અને નીતિનું પાલન કરવા માટે બંધાયેલો છે, એ કર્મયોગી છે, જેને સહજાનંદ સ્વામી પ્રથમના 47માં વચનામૃતમાં એમ કહે છે કે એ ભાગવત ધર્મ નિષ્ઠાવાળો છે. સેવા ચાકરી કરવી, બાગ બગીચા કરવા, કથા કીર્તન આદિ કરવું, એવા લક્ષણ ધરાવનારો ભક્ત એ ભાગવત ધર્મ નિષ્ઠા પ્રધાન છે. પણ ત્રીજો યુવક એ ભક્તિ નિષ્ઠા પ્રધાન યુક્ત છે, જેને 47માં શ્રીજી મહારાજ પ્રથમમાં કહે કે એના મનની વૃત્તિ તો પરમાત્માના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય ધારી શકતો નથી. રાધા કૃષ્ણના વિયોગમાં ખૂબ રડી ત્યારે એક ગોપીએ કહ્યું કે રાધા, હવે તારી આંખ સૂજી ગઈ છે, તો થોડું આંજણ આંજ, કાજળ આંજ, તારી આંખ સારી થાય. ત્યારે રાધાએ જવાબ આપ્યો કે ગોપી, આ આંખમાં કૃષ્ણ લબાલબ ભર્યો છે, આમાં બે કેમ સમાશે? કૃષ્ણ ભરપૂર છે, એમાં આ કાજળ કેમ સમાશે? એ કાજળની જગ્યા પણ જેની આંખમાં નથી. સાત્વસ્વિન પરમ પ્રેમ રૂપા યથા વ્રજ ગોપિકા નામ, કેવી રીતે હાથમાં બરફનો ટુકડો લ્યો અને જેમ નીતરતો હોય, તરબૂચનો ટુકડો લ્યો અને જેમ પાણીની ધાર વછૂટતી હોય, એમ જેનું હૃદય પરમાત્માની યાદમાં નીતરતું હોય પ્રેમથી, એ પરમાત્માનો ખરો પ્રેમી છે. સાત્વસ્વિન પરમ પ્રેમ રૂપા, ભગવાનમાં આવો પ્રેમ લાગી જાય. અને આ પ્રેમના ગૌરીશંકર સિદ્ધ કરનારા રામ ઉપાસ્યોમાં શ્રી ભરતજી મહારાજ, કૃષ્ણ ઉપાસ્ય માર્ગીઓમાં મીરા, વ્રજની ગોપી, ચૈતન્ય મહાપ્રભુ, અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ ગૌરી શંકર શિખરને સર કરનારા પુરુષ પ્રેમ સખી પ્રેમાનંદ છે. આ ચરમ શિખરને એ પુરુષ પહોંચ્યા છે. એટલે એમણે સહજાનંદ સ્વામીની સાથે ગોપી ભાવથી સ્નેહ જોડ્યો છે. પ્રેમ સખી કહેવાય છે. અને શ્રીજી મહારાજ એના કંઠમાં ભુજા આનું આલિંગન કરી અને બેલડી રચે છે, આ તો મારી સખી છે, વ્રજની ગોપી છે, એમાં લાંછન શાનું. પ્રેમ સખી પ્રેમાનંદ. સભા બેઠી હોય ગઢપુરમાં કે ગમે ત્યાં, સભામાં સંતો અને ભક્તો બેઠા હોય, શ્રીજી જ્ઞાન વાર્તા કરતા હોય, પણ પ્રેમ સખી એ સભામાં બેઠા હોય, બધા જ જ્ઞાન વાર્તાનું શ્રવણ કરે અને પ્રેમ સખી પ્રેમાનંદ શ્રીજીની રૂપ માધુરીને જેમ ચાતક ચંદ્રની સામે જોઈ રહ્યો હોય એમ શ્રીજીની રૂપ માધુરીનું પાન કરે, એનું લટકું કેમ થાય છે, એ વાણી કેમ ઉચ્ચારે છે, એ વેણ કેમ ઉચ્ચારે છે, એના નયનો કેમ હલે ચલે છે, એના ઓષ્ઠનું હલન ચલન કેમ થાય છે, એના શરીરની કેવી રચના રૂપ છે. અને જેમ રણની અંદર ભૂલો પડેલો માણસ તૃષાતુરથી પીડિત હોય અને પાણી પીતો હોય, એમ સહજાનંદ સ્વામીને પ્રેમ સખી પ્રેમાનંદ સામે બેસીને પીતા. એને કોઈ કહે સ્વામી આજે કથામાં શું વાત આવી, તો કે મને ખબર નથી, પણ એમ પૂછો કે જમણા ગાલ ઉપર તો હા તિલ છે એ બતાવું, દાઢમાં કે તિલ છે એ બતાવું, કર્ણમાં તિલ છે એ બતાવું, ચરણમાં રેખામાં ચિહ્ન છે એ બતાવું, એ હું બતાવી શકું છું, બીજી મને કઈ ખબર નથી. એટલે મધ્યના 48માં વચનામૃતમાં વંદુ સહજાનંદ રસ રૂપ એ જે કીર્તન ગાયા, શ્રીજી ઉભા થઈ ગયા છે ને એમ બોલ્યા કે આ પ્રેમ સખી પ્રેમાનંદ હું સાષ્ટાંગ દંડવત કરું એવો આ પુરુષ છે. કોઈ સાધુને એમ નથી કહ્યું કે હું એને દંડવત કરું, કરી લીધા છે વાત જુદી છે, પણ જે ભાવથી બોલી ગયા છે આવો એ પરમ પ્રેમી સાધુ છે. પછી તો ઘણી વાતો કરી છે એ પ્રેમ સખી પ્રેમાનંદ. શ્રીજીની સન્મુખ બેઠા, સંધ્યા આરતી થાય, કથા વાર્તા સમાપ્ત થાય, શ્રીજી શયન માટે અક્ષર ઓરડીમાં જાય, રાત પડી એના માટે દર્દ બની જાય. શ્રીજી અક્ષર ઓરડીમાં બારણા બંધ ભીડાયેલા હોય, દાદાના દરબારમાં પ્રેમ સખી વિહવળ ગેલા બની અને શ્રીજીને નિરખવા માટે થડફું નાખતા, આખી રાત પોતાના આસન ઉપર બેસી અને શ્રીજીના કીર્તનો આરાધના કરી. એક દિવસે પોતાના આસન ઉપર બેઠા છે, હાથમાં સરોદ લીધો છે, રાત ધીમે ધીમે ઘેરી બની છે અને પ્રેમ સખી પ્રેમાનંદ પ્રભુના એક પછી એક કીર્તન આલાપે છે સહજાનંદ સ્વામી. પ્યારે તોરા મોરા જીયરા, તોરા મોરા જીયરા, તુમ તો રાત મોરે જીયા મેં જૈસે, તુમ તો રાત મોરે જીયા મેં જૈસે, કાચ મેં કાંચન દે પ્યારે, થોરા મોરા જીયરા કરે, પ્યારે થોરા મોરા જીયરા એક, ત્યારે તોરા મોરા જીયરા એક રે. એક કીર્તન પૂરું, બીજું કીર્તન પૂરું, ધીને ધીને ધીને આગળ ચાલે. સવારનો પ્રાતઃ કાળ થવાયો, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી સવારના પ્રભાતિયાઓ પણ આસન ઉપર ગાય છે. પણ બન્યું છે શું? ઘટના બની ગઈ છે ત્યારે તોરા મોરા જીએરા એ કરે એ પદ જ્યાં એમણે આલાપ્યું અને એના શબ્દો અક્ષર ઓરડીમાં પડછાયા પડછંદાયા અને શ્રીજી એકદમ ચાદર ફેંકી દીધી કે દર્દીલું કોણ ગાય છે. એ સુઈ ન શક્યા, અક્ષર ઓરડીમાંથી ધીને ધીને ધીને નીકળ્યા. જ્યાં જોયું તો પ્રેમ સખી પ્રેમાનંદની સામે સહજાનંદ સ્વામી હાથની અદબ વાળીને બેસી ગયા છે અને કીર્તનોનું શ્રવણ કરે છે. ન પ્રેમ સખી થાકે, એની આંખમાં આંસુની ધાર અને સામે સહજાનંદ સ્વામીની આંખમાં પણ આંસુની ધાર છે. સવાર થયું છે અને પ્રેમ સખી પ્રેમાનંદજીએ એક કીર્તન સવારનું ઉપાડ્યું. ઇન મોહનાને મેરો મનહર લીનો, અરે જાદુગારે ચિત ચોર રે, ઇન મોહનાને મેરો મનહર બીનો દેખે બિન હાતન તાવત હો, બીનો દેખે બિન હાતન તાવત દેખે હરખ નવીનો પ્રેમાનંદ મગન હોઈ ડોલત, અરે ચમ ચરણ કમલ રસ પીનો રે, ઇન મોહનાને મેરો મન હરમી, અરે જાદુગારે ચિત ચોર રે, ઇન મોહનાને મેરો ઇન મોહનાને મેરો મન હરી. દિને કી સારંગી નીચે મૂકીને આંખ ખોલી આંખના આંસુ લૂછવા જાય ત્યાં સામે શ્રીજીને જોયા, એકદમ દોડીને ભેટી પડ્યા. મહારાજ તમે ક્યારે અહીંયા આવ્યા છો? અરે સખી, અરે બાવરી, પહેલું કીર્તન આરાધ્યો ત્યારથી અહીંયા છે. પ્રેમાનંદ સ્વામીના આંસુ સહજાનંદ સ્વામી લૂછે અને સહજાનંદ સ્વામીના આંસુ પ્રેમ સખી લૂછે. એ ઘડીભર રહી શકતા નથી. હવે વિચાર કરો કે જયારે શ્રીજીએ બધા સંતોને ભેળા કરીને એમ કહ્યું કે હવે મને રજા આપો, મારું અવતાર કાર્ય પૂરું થઈ ગયું. એક વીજળીનો પ્રહાર થઈ ગયો, બધા જ સંતો હરિભક્તો દાદાના દરબારમાં આક્રંદ કરે. નાનકડું બાળક કોઈ દુઃખવશ થઈને માતાના ખોળામાં માથું મૂકીને રુદન કરે, કાલાવાલા કરે, પાલવ પકડી, એમ એક એક સંત અને ભક્ત આક્રંદ કરે છે. શ્રીજીને કેમ રજા આપી કે આપ વિદાય જાઓ મહારાજ, પણ અમારો પ્રાણ લઈને જાઓ. મહારાજે યોગ ઐશ્વર્ય વાપર્યું છે, સંતોની છાતી કઠણ કરી. બધા જ સંતો ઉભા થઈ ચરણમાં માથું મૂકી અને શ્રીજીને એમ કહ્યું છે કે મહારાજ જાઓ પ્રભુ, જયારે સંભાળીએ ત્યારે દર્શન દેજો, અનંત સમય જરૂર પધારે. પણ એક પ્રેમ સખીની દશા તમે સમજી શકો છો કે એ વખતે એમણે શ્રીજીને માટે શું કહ્યું છે. બધા ચરણને વંદન કરીને બોલી શક્યા હશે, પણ પ્રેમ સખી નજીક નહીં જઈ શક્યા હોય. અને જે થવાનું હતું એ થઈ રહ્યું. એક દિવસ શ્રીજી અંતર ધ્યાન થયા. શ્રીજી મહારાજ તો સિધાવી ગયા છે. હવે વિચાર કરો કે જેને એક પળ નથી રહેવાતું એ પ્રેમ સખીની મનોદશા, એની મનોવેદના દાદાના દરબારમાં ઘૂમરીઓ લે છે અને એની આંખ સતત ખોળ્યા કરે છે કે મારો છોગલા વાળો સહજાનંદ ક્યાં છે, ક્યાંય દેખાતો નથી. લીમડાને જુએ, એ ઓરડાઓને જુએ, પૂછે કે પ્રભુ છે, અરે ભાન ભૂલી જાય. રોજ એને નિયમ હતો કે શ્રીજી ઉઠવાના હોય એ પહેલા તો એ અક્ષર ઓરડીની આગળ બારણા બહાર આવી અને પ્રભાતી ગાય, એનો સ્વર સાંભળે અને શ્રીજી પછી બારણું ખોલે, એ ભાન ભૂલી જાય. સવારના પોરમાં બારણે જઈને બેસીને કીર્તન ગાય, બારણું ખુલતું નથી ત્યારે કોઈ આવીને કહે, સ્વામી મહારાજ ધામ સીધાવ્યા એને તો ઘણો સમય થયો, અને બેહોશ થઈને ઢળી પડે, આંખ ખોળ્યા કહે છે. અખિયા અખિયા બહુત દિન ભાગી પ્યાસી, અખિયા બહુત દિન બહુત દિન તરસી આંખ શ્રીજીને શોધા કરે, ચિતવત પંખ પલક નહીં સુખત, ચિતવત પંખ પલક નહીં સુખત, ખટકત હો અવિનાશી, પ્રેમાનંદ સ્વામી તો ઘણા પદમાં એમ કહે છે કે હે મહારાજ, હવે આ મારી આંખ પ્યાસી છે, એ ઉપવાસી છે, આજે તારું રૂપ કેટલાય વખતથી જોયું નથી, એ ભૂખી છે, તેને મહારાજ હે મારા નાથ, એને તું એક વાર આવીને પારણું કરાવી જા, આ એકે પારણા કરાવી જા, તું એ આંખને તો પારણું કરાવી જા. આ વેદનાને કોણ વર્ણવી શકે, પ્રેમના દર્દનું વર્ણન થઈ શકતું નથી, એ તો જે જાણે એ જ માણે. મેરો બીકત નિષદિનરો બીકત નિષદિનરો દરદન જાને કો, મેરો દરદન જાને કો, બીતત નિષદિન રો છીન હો, જુગ યોગ સમ પલ ચિન હો રે નભિના વિરહા તન તાવે રે નભિના વિરહા તન તાવે ના આવે સુખ સો દર્દન સરત નાહી મો બિસરત નાહી મો પ્રેમાનંદ કો નાથ મિલે ગલીમાં રાધા અને કૃષ્ણ એક દિવસ બેઠા છે. રાધાજીના હાથમાં શ્રી કૃષ્ણએ એક ઘા જોયો અને એ ઘાવમાંથી લોહી હતું. કૃષ્ણએ કહ્યું કે રાધે આ તને શું વાગ્યું, ક્યારે વાગ્યું, કોણે માર્યું? રાધાએ કહ્યું કૃષ્ણ આ તો ઘણા મહિનાથી છે. ના, ઘણા મહિનાનો આ ઘાવ નથી, આમાં તો તાજો ઘા છે, તાજું લોહી છે. બોલ આ તને શું વાગ્યું છે? ના પ્રીતમ, મહિનાઓ થયા છે પણ એવું છે કે આના ઉપર જે પોપડી પડે છે હું રોજ ઉખાડી નાખું છું. અરે શું કામ ઘાવ રૂજાવા નથી દેતી? કૃષ્ણ, એ આ ઘાવ તારો નખ વાગવાથી થયો છે, માટે તારી સ્મૃતિઓને માટે હું સતત ને સતત એને જીવતો રાખું છું, ક્યારેય સુકાવા દેતી. પ્રેમ પંથ પાવકની જ્વાળા માહી પડ્યા તે મહાસુખ માણે દેખણ હારા દાજે જોને. આપણને લાગે કે આ દુઃખી છે પણ આ પ્રેમની પાવકની એવી જ્વાળા છે, પ્રેમ જ્વાળા, કે એમાં પડે એને શીતળતા મળે અને જુએ એ બળે. દર્દ દર્દ શબ્દ વાપરીએ છીએ પણ હકીકતમાં અતિ મીઠાશ હોય છે. એ મીરાબાઈ પોતાની અટારીમાં ઉભી હોય, સંધ્યા ઢળતી હોય અને કૃષ્ણને પુકારતી હોય, શ્યામ રંગ જુએ ને કૃષ્ણની સુરત આવે, શ્યામ ભઈ મોરે શ્યામ ન આયે, શ્યામ બિના ક્યુ શ્યામ સુહાય, રાત પડી તો હજી મારો કૃષ્ણ કેમ ન આવ્યો. નિરાશ થઈને એ કૃષ્ણની મૂર્તિ આગળ પોતાના નિજ મંદિરમાં જઈને બેસે અને હાથ લાંબા કરી કરી એની સામે પુકાર કરે મીરા. હેરી ને તો પ્રેમ દીવાની ને રો દરદન જાને કો. હેરી ને તો પ્રેમ દીવાની ને રો દરદન જાને કો. ગાયલ કી ગપે ઘાયલ જાને ઘાયલ કી તલગત ઘાયલ જાને જો કોઈ ઘાયલ હો જો હદ કી ગત જો હદ જાને જો કોઈ જો હર હો તો દરદ દીવાની મેરો દરદન જાને કો. તેરી મેં તો પ્રેમ દીવાની મેરો દરદન જાને કો. પુષ્કર નિવાસી બ્રહ્માનંદ સ્વામી બીમાર હતા ત્યારે ભક્તો વૈદ્યને તેડીને લાવ્યા અને કહ્યું કે સ્વામીજીની તબિયત નિહાળો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ વૈદ્યને એમ કહ્યું કે વૈદરાજ, આ કોઈ એવું દર્દ નથી કે જે નાડમાં પકડાય. નબદિયા વૈદ ક્યાં દેખે, મને તો દિલની બીમારી છે. એમ મીરા કહે છે કે આ દર્દ છે એનો ઔષધનો કરનારો જેને દર્દ આપ્યું છે એ જ દવા કરી શકે. વૈદ્ય સાંવર્યો હોય તો પ્રેમનું જે દર્દ જેને લાગી જાય છે એની જે મીઠાશ છે અને શ્યામની સાથે જે એની બેલડી રચાય છે અને હૃદયની અંદર જે રંગ પથરાય છે. મીરા પુકાર કરતી હોય છે, લકડી જલકે કોયલા ભઈ કોયલા જલકે ભઈ રાખ નહી અભાગન એસે જલી ન કોયલા ભઈ ન રાખ. પ્રેમની વેલી મીરા કઈ એમનેમ નથી થતી. અંસુ અને જલ સિંચ સિંચ પ્રેમ બેલી બોઈ. બધી વેલીઓને તો પાણી આપણે કુવા વાવનું પીવડાવીએ અને વેલ મોટી થાય, પણ આ પ્રેમની વેલી એવી છે કે જેને આંસુડાના જળ પીવડાવો તો જ વૃદ્ધિ પામે, અને જેના દિલમાં ભગવત પ્રેમ આવ્યો છે એને આંસુડાના જળ સિંચી સિંચીના પ્રેમની વેલડીઓને ઉછેરી છે. મિત્રો, જેની આંખમાં આંસુ હોય એમણે કોઈ કેવા દર્દીલા કોઈ કેવા પ્રેમી એવા સંતને ખોળવા, પણ તપાઈને ત્યાગને માર્ગે કાંટા થઈ ગયેલા સાધુ પુરુષોને દૂરથી પગે લાગીને વંદન કરી નીકળી જવું, પણ જે ભગવાનના પ્રેમની સુરતામાં જે રડી શકતો હોય જેની આંખમાં આંસુ આવતા હોય એવાની પાસે જઈને માથું નમાવજો, તમને પરમાત્માનો ભેટો કરાવી દે. જલ સિંચ સિંચ પ્રેમ બેલી બહુ. તો પ્રેમ પદાર્થ છે પીવા જેવો છે, પરમાત્માનું દર્દ છે એ સાચવા જેવું છે, અને પ્રેમ રસ છે એ આપણે પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ એટલી અભ્યર્થના સાથે અહીંયા સંતવાણી વ્યાખ્યાન માળાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.